મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દુર્વિલસિતં ડ્રોણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 23મો શ્લોક 31મો. વાનપ્રસ્થશ્ચ સંન્યાસ ઇત્યુભાવાશ્રમો મુને દુષ્કરત્વાત કલિયુગે ન ગ્રાહ્યાવિતિ નિશ્ચયઃ. શ્રી વાસુદેવ ભક્તાયે તીવ્ર વૈરાગ્યશાલિનઃ તેષાં ધર્મસ્તુ તત્સેવા પ્રોક્તાઃ સુચરાત્રિષુ. ભગવાન નારાયણ નારદજીને કહે છે કે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ એ કળિયુગમાં દુષ્કર હોવાથી ગ્રહણ કરવા યોગ્ય નથી. કારણ કે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની રચના મહાભારત પહેલાં અને એ અરસામાં થઈ, એટલે દ્વાપર અને કળિયુગ એમના સંધિકાળમાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે એ રચાયો. તો સહેજે ભગવાન કળિયુગના ભક્તોને ધ્યાનમાં રાખી અને થોડું કન્સેશન સાથે કે આ બંને આશ્રમની એમને જરૂર નથી, કારણ કે એ દુષ્કર થઈ જશે. એમને આવું પાલન કરવું કઠણ પડશે. કળિયુગની અંદર અન્નસમા પ્રાણ થાય, શરીર છે એ થોડા થોડા એટલા બધા સક્ષમ ન રહે, ખોખલા થઈ જાય. તો એવા શરીરથી કઠોર ધર્મ એમનું પાલન એ કરવું કઠણ પડે. એટલા માટે વાનપ્રસ્થ આશ્રમની અંદર અને સંન્યાસ આશ્રમની અંદર જે પણ ધર્મો કહ્યા છે એ ધર્મો, એ આશ્રમ એ કળિયુગમાં નિષેધ કર્યો છે. સાથે તો પછી પ્રશ્ન એ થાય, તો કહ્યું શા માટે આટલા બધા ધર્મો કહેવાની? હા, એકાંતિક ધર્મની અંદર તો કહ્યું એટલા માટે છે કે આ જે ગ્રંથ છે એ અતિ મુમુક્ષુ જે છે એમના માટે છે. અતિશય મોક્ષને પામવાની ઈચ્છા હોય એવા પ્રશ્નથી આ ગ્રંથની શરૂઆત થઈ. એટલે ક્યાંક મુમુક્ષુતા આપણી અપ એન્ડ ડાઉન થાય, તો જ્યારે મુમુક્ષુતા ડાઉન થાય ત્યારે આપણને અનુસંધાન રહે કે જો આપણે અત્યારે મોક્ષને પ્રાપ્ત ન કરી શક્યા તો વળી પાછા આ બધા ધર્મો પાળવા માટે. ક્યારેક આપણું મન છે એ ભગવાનની આજ્ઞામાંથી પાછું હટતું હોય, ક્યારેક એમ થતું હોય કે અરે આટલી મોટી શિક્ષાપત્રી, આ બધાય ધર્મો તો કેમ પળાશે, શિક્ષાપત્રી તાવડિયમથી જ છે. તો એવું જ્યારે આપણું મન પાછું પડતું હોય તો ન પડે, એટલા માટે આ બધું સાંભળી રાખ્યું હોય. તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે પૂર્વે જે જે ભક્તોના કલ્યાણ થયા એ બધાય કેટલો પુરુષાર્થ કર્યો, કેટલી એમણે સાધના કરી, પછી ભગવાન એમના ઉપર પ્રસન્ન થયા અને પછી એમને ભગવાન પ્રાપ્ત થયા. અને અત્યારે તો ભગવાન એટલા સુગમ થયા છે કે કંઈ કરે. ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને કહ્યું કે નિત્ય દૂધ ચોખા અને સાકર તું જમીશ અને હિંડોળા ખાટે ઝૂલીશ તો એ અક્ષરધામ પાકું છે. એ પુરુષોત્તમ નારાયણે જે સંકલ્પ કર્યો અહીંયા પધારીને અને એમનો સંબંધ થયો, એમનો નિશ્ચય થયો, એમના આધારે એ કલ્યાણ છે એ થાય. હવે જો આપણે એમાં થોડાક કાચા પડીએ, હવે આવા વાનપ્રસ્થ આશ્રમમાં જેવા ધર્મો છે એટલા બધા કઠણ તો આપણા માટે નથી, શિક્ષાપત્રીમાં તમારા માટે નથી, અમારા માટે નથી. તો થોડાક આમ સાવધાન થઈ, મહારાજે કીધું ખબરદાર થઈ અને એ પાલન કરી લઈએ તો જ્યારે અંતકાળ આવે ત્યારે પ્રભુના ધામમાં અને જન્મ મરણ થકી મુક્તિ થઈ જાય. તો પછી વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ છે એ કળિયુગમાં વર્જ્ય છે, તો ગૃહસ્થાશ્રમ પછી શું કરવાનું? એમ 50 વર્ષ પૂરા થઈ જાય પછી 51મા વર્ષે કરવાનું શું? તો કે ત્યાગાશ્રમ સ્વીકારવાનો. હલો, બધા માટે કીધું, આમાં સ્પેશિયલી કાંઈ એવું નથી કીધું કે જેમણે સંન્યાસ લીધો હોય એમણે જ આવું કરવું, એવું કાંઈ નથી કીધું. એટલે શ્લોકમાં બહુ સરસ શબ્દો કહ્યા, શ્રી વાસુદેવ ભક્તાયે, ત્યાગી શબ્દ નથી વાપર્યો, ભગવાન વાસુદેવના જે જે ભક્ત છે એ ભક્તોએ ગૃહસ્થાશ્રમ પછી કળિયુગમાં તીવ્ર વૈરાગ્ય થાય તો, એટલે કે તીવ્ર વૈરાગ્યવાળા તો નહીં, આપણે તો પછી બહુ મોટો થઈ જાય, આમાં ના લખ્યો નથી તો, એટલે રિયલમાં મારે બોલાઈ ગયો, એ તીવ્ર વૈરાગ્યશાલી ન હોય એમ. તીવ્ર વૈરાગ્યવાળા એવા જે ભગવાન વાસુદેવના ભક્તો છે એમણે, તેષામ ધર્મસ્તુ, એમનો ધર્મ કયો? તો કે તત્સેવા, ભગવાનની સેવા પરાયણ રહેવું. ક્યાં સુધી? તો કે રાત્રિ દિવસ અહર્નિશ ભગવાનની સેવા પરાયણ રહેવું, એ જ એમનો મુખ્ય ધર્મ છે. હવે ભગવાનની સેવા પરાયણ રહીએ એટલે પૂરું થઈ ગયું ને બધું, પણ ટૂંકમાં વનમાં જવાનું, એટલું બધું દુઃખ સહન કરવાના એવું નહીં, અહીંયા રહી અને આપણે કરી શકીએ એવી સહજ ભાવે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે એવા ધર્મો કહીએ. પછી આગળ કહે છે કે ત્યાગાશ્રમ, એટલે અહીંયાથી ત્યાગાશ્રમના ધર્મો ચાલુ થયા. ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ, એ 4 આશ્રમ, પણ એમાં વાનપ્રસ્થ અને સંન્યાસ એ બંને નથી કાઉન્ટ થતા, એટલે પંચમ આશ્રમ જે ત્યાગાશ્રમ એમના ધર્મનું નિરૂપણ કરે છે. ભગવાન સ્વામિનારાયણે જે ત્યાગી સંતોની ફોજ તૈયાર કરી, પરમહંસોની ફોજ તૈયાર કરી અને એમના માટે જે જે ધર્મો કહ્યા એ બધા જ ધર્મો અહીંયા બતાવ્યા છે. અને એટલા માટે મહારાજે એમ કહ્યું કે આ વાસુદેવ મહાત્મ્ય જેવો બીજો કોઈ ગ્રંથ નથી. અમને એમાંથી ઘણો બધો સપોર્ટ મળી ગયો છે. મહારાજને જે કરવું હતું એ થાય એવું બધું જ આમની અંદર છે. અને જે 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમમાં રહી ચૂક્યા છે એવા ભક્તોએ પણ ત્યાગાશ્રમ સ્વીકારવો એવું પણ કહ્યું છે. કારણ કે આમાં સિરીઝ તો એ જ ચાલી આવશે, એટલે ચેપ્ટર આખું એ જ છે, એટલે એનો અર્થ એમ જ થાય. પછી વચ્ચે વચ્ચે અમે લાભ લઈ લઈએ એટલું બરાબર. એમ જો અત્યારે પણ આપણા એવા ઘણા બધા ભક્તો છે કે રિટાયરમેન્ટ લઈ અને પછી એમનું જીવન છે એ ગુરુકુલમાં સમર્પિત કરી દીધું હોય, સંતોની સેવામાં અને ભક્તોની સેવામાં સમર્પિત કરી દીધું હોય. આપણે રામોલિયા સાહેબ છે અને બીજા, એટલે મને નામ ભોરણિયા સાહેબ છે, આ મોવલિયા સાહેબ, રામજીભાઈ મોવલિયા અને ભોરણિયા સાહેબ એ બંને ત્યાં તરવડા ગુરુકુલની અંદર રિટાયરમેન્ટ લીધા પછી એમની જેટલી પણ, પોતે બેંક મેનેજર હતા ભોરણિયા સાહેબ તો, અને મોવલિયા સાહેબ હતા એ એન્જિનિયર હતા, બહુ ઊંચી પોસ્ટ ઉપર હતા, અને છતાંય એમણે એ બધું છોડી અત્યારે વિદ્યાર્થીઓની સાથે રહી. ત્યાગાશ્રમ એ જ કહેવાય કે આપણા જેટલા પણ ભોગ વૈભવ ઘેરે તો બધી સુખ સંપત્તિ હોય. હા, આપણે અહીંયા દિનેશભાઈ બોઘરા છે અને એ આ ધનજીભાઈ છે, આ અહીંયા સામે જ બેઠા છે, ક્યાં ગયા, બધા સમર્પિત વસોયા, ધનજીભાઈ વસોયા. તો આ જેટલા પણ ભક્તો છે એને બધા ત્યાગાશ્રમ સ્વીકાર્યો કહેવાય, કે ઘરના સગા સંબંધીઓ આ તે બીજા ત્રીજાથી અલિપ્ત. હમણાં થોડા સમય પહેલાં આપણે વલ્લભ ભગત ધામમાં ગયા તો દીકરાઓ બધા સુખી સંપન્ન સેવા કરે એવા, અને છતાંય એનો એવો સંકલ્પ કે હવે બધા છોકરાઓએ બધું સંભાળી લીધું છે તો અમે ગુરુકુલમાં જઈ અને સેવા કરીએ, અને છેલ્લા શ્વાસ સુધી એમણે સેવા કરી. આવો એક સંકલ્પ કર્યા જેવો છે. આ વાસુદેવ મહાત્મ્ય કહે છે, હું નથી કહેતો, ના એટલે એક્ઝામ્પલ છે. અને વાસુદેવ મહાત્મ્ય કહે છે, પછી બધાની જેવી અનુકૂળતા, પછી ઘણાને એમ હોય કે હાલો આપણે રિટાયર થઈ પણ હવે હજી દીકરાના દીકરા નાના છે, થોડા મોટા થઈ જાય એને સંસ્કાર આપીને પછી આપણે સાધુ થાય, પેઢી હાચવવાની ને, એટલે સંસ્કાર આપીને પછી આવે ત્યાગાશ્રમમાં. ત્યાં વળી પાછા રોગથી શરીર ઘેરાઈ ગયું તો કે હવે હાજા થઈને આવી આમાં કેમ મળ પડે કે, એટલે એવું બધું થોડું થોડું રીએ તો અનુકૂળતા એ જોવું. પણ થાય એટલી જો સંકલ્પ કરે તો આ બધું શાસ્ત્ર પ્રમાણે કહેવાય. વલ્લભ ભગત ધામમાં ગયા, આપણે જોયું છે કેવી રીતે દિવ્ય થકા ધામમાં ગયા. તો ભગવાનને માટે સમર્પણ કરે પછી ભગવાન એમના સામે ન જુએ, જુએ. અને એવું કાંઈ કઠણ નથી પાછું કે ન થઈ શકે, ઉલટાનો આગલા જે ધર્મ કહ્યા એના કરતાં સહેલા ધર્મ છે, અને બહુ સારી રીતે સંકલ્પ કરીએ તો થઈ શકે એવું છે. જો ગ્રહસ્થાશ્રમમાં રહીએ તો કંઈ વાંધો નથી, ત્યાંય ભજન ભક્તિ આ તે બીજું ત્રીજું થાય, પણ વૃત્તિ છે એ ડિસ્ટર્બ થયા કરે. છોકરાઓ, વ્યવહાર, છોકરાના છોકરાઓ, એમના છોકરાના ઘરના સેજે બધું કંઈક કંઈક કંઈક કંઈક ડિસ્ટર્બન્સ તો રહે જ, અને તમે વધારે જાણતા હોય અનુભવ હોય એટલે, એટલે વધારે વિશ્લેષણ કરવું એ યોગ્ય નહીં અત્યારે. પણ એના થકી વૈરાગ્યને પામીને ત્યાગાશ્રમનો સ્વીકાર કરવો એવો સંકલ્પ કરવા જેવો છે એવું વાસુદેવ મહાત્મ્યમાં કહે છે. પછી આગળ ભગવાન નારાયણ કહે છે, એકોપી ચ ક્ષણ તેષામ જ્ઞાન વિજ્ઞાન ભૂયસામ. ભગવાનનું જેમને જ્ઞાન છે, ભગવાનના મહિમાનું જેમને વિજ્ઞાન છે, અને પાછું ભૂયસામ એટલે અતિશય જ્ઞાન અને વિજ્ઞાન એવા જ, જ્ઞાન જ્ઞાની અને વિજ્ઞાની એવા જે ભગવાનના ભક્ત છે, એમણે ત્યાગી ભક્તોએ એક પણ ક્ષણ ભગવાનની ભક્તિ કર્યા વિના વ્યર્થ ન જવા દેવી. કારણ કે ભગવાનનું મહાત્મ્ય સમજાણું છે તો એમના માટે કંઈક કરવું એમના માટે સમર્પણ, પછી એ ક્રિયા હોય તોય ભલે, સેવા હોય તોય ભલે, ભજન સ્મરણ હોય તોય ભલે, એ બધું જ એમના માટે. પણ વ્યર્થ કાળ જવા ન દેવો. પૂજ્યપાદ ગુરુ મહારાજ અહીંયા બિરાજે સ્વામીનો એવો સંકલ્પ કે આપણે એક પણ ક્ષણ વ્યર્થ જવા દેવી નથી, સવારથી લઈ અને સાંજ સુધી. ત્યાગીના ધર્મો છે કે વ્યર્થ કાળ ન જવા દેવો. સર્વે ગુણૈહી ઉપેતોપી ભગવદ્ વિમુખો યદિ, પછી આગળનું એક લક્ષણ કહ્યું કે અનેક ગુણોથી યુક્ત હોય પણ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોથી વિમુખ હોય, તો એવો જે વ્યક્તિ એ અને પોતાનો સગા સંબંધી હોય તો એ એમનો એ ત્યાગ કરી દે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમે ગમે એવો ગુણવાન હોય, નારદજી સરખો ગુણવાન હોય, તો પણ જો એમાં ભગવાનની ભક્તિ ન દેખાય અને એને જો ભગવાનમાં હેત ન દેખાય તો અમને એની સાથે સુવર્ણ ન થાય, એમ એની સાથે હેત ન થાય. ભલે આપણને મહિમાની દ્રષ્ટિ છે, બધા જીવ પ્રાણી પ્રત્યે દયાભાવના છે એ હોવી જોઈએ, પણ એમની સાથે સાથે વિવેક પણ હોવો જોઈએ કે ભગવાનના ભક્ત છે ને એમને જેટલું ભગવાનની સાથે હેત છે એટલું આપણે એમની સાથે હેત પણ હોવું જોઈએ. અને જો ભગવાનથી વિમુખ હોય, એમની સાથે હેત થઈ જાય, તો ક્યારે આપણી ભક્તિ છે એ બધી ખરી જાય એ કંઈ ખબર પડે નહીં. અને સ્વજન એમની સાથે પણ હેત ન રાખવું. મહારાજે અંત્ય પ્રકરણના 38માં કહ્યું છે કે સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, દ્રવ્યાદિકને વિશે લોભ, અને પોતાના સ્વજનને વિશે આસક્તિ, તો આ બધું જીવતે સુખિયા નહીં મરી નહીં સુખિયા નહીં, એ જીવતા દુખિયા ને મરી નહીં દુખિયા. ગ્રહસ્થાશ્રમમાં છીએ એટલે રાખવું પડે, પણ અંતરમાંથી એ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે નિરાસક્ત થઈ અને ભગવાનના ભગવદ્ ભક્ત, ભગવાનના એવા સાધુ, એમને વિશે હેત કરવો. કારણ કે હવે વૃત્તિઓ પાછી વાળી અને ભગવાન તરફ લઈ જવાની છે, એટલા માટે. એમની ક્રિયાઓ કેવી હોય તો કે પ્રાસાદિકમ હરિરન્નમ પ્રોક્ષિતમ તદ પાદાંબુજા પાદાંબુના, જે પણ એ અન્ન ગ્રહણ કરે, જે પણ વસ્તુ પદાર્થ ગ્રહણ કરે, તો અન્ન છે એ ભગવાનને ધરાવીને ભગવાનની પ્રસાદીભૂત એવું અન્ન, અને એમાં ભગવાનના પ્રસાદી એવા ચરણારવિંદના જળથી પ્રોક્ષણ કરી, અને પછી તુલસી પત્ર એમાં મિક્સ કરી, તુલસી પત્ર મિશ્રમ બુંજી, અને પછી એ અન્નને ગ્રહણ કરે. અહીંયા આપણે સંતો થાળ ધરાવતા હોય તો થાળને વિશે તુલસી પત્ર રાખી અને પછી ભગવાનને થાળ ધરાવાય. અને સંતો ઠાકોરજી મળવા બેસે તો ત્યારે પોંચ ભરીને પાણી નાખે, એટલે નિસ્વાદી વર્તમાન પણ થઈ જાય અને સાથે ભગવાનના ચરણારવિંદનું જળ છે એનાથી પ્રોક્ષણ પણ થઈ ગયું. બ્રાહ્મણ હોય તો એ આવી રીતે આમ ફરતીકોર કરી અને પછી આમ ત્રણ કોળિયા મૂકી, એટલે ભૂતયજ્ઞ કરી અને પછી જમે, કેવું કરતા હોય. ત્યાગી હોય તો એમણે આવી રીતે કરવું. ભગવાનની પ્રસાદીનું હોય એટલું જ અન્ન ગ્રહણ કરવું અને એ પણ ભગવાનના ચરણારવિંદના જળથી, એટલે પવિત્ર જળથી, ભગવાનને ધરાવેલા જળથી પ્રોક્ષણ કરી અને પછી ગ્રહણ કરવું. સ્ત્રી અને સ્ત્રીને વિશે આસક્ત એવા પુરુષો, એમના સંસર્ગનો એમનો પ્રસંગ એ ન કરવો. જેમને સદા ભગવાનનું ચિંતન કરવું છે, જેમને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો છે, એવા ભગવદ્ ભક્તોએ આવા વ્યક્તિઓનો સર્વથા પરિત્યાગ કરવો. અન્યથા ભગવાનનું ધ્યાન નહીં થાય એવી વ્યક્તિઓનું ધ્યાન થશે, સ્ત્રીનું ધ્યાન થશે, અથવા તો સ્ત્રીમાં આસક્ત એવા પુરુષ એમનું ધ્યાન થશે. ભગવાનનું ધ્યાન નહીં થાય, કારણ કે રાગ છે એ રાગ એમના અનુસંધાનપૂર્વક જે વૃત્તિ રહેતી હોય એ વૃત્તિમાં જ જે આવ્યું એનું ધ્યાન થાય. ભગવાનમાં જો રાગ થઈ ગયો તો ભગવાનનું ધ્યાન થાય, અને વિષયોમાં રાગ થઈ ગયો તો વિષયોનું ધ્યાન થાય. અને જેનું ધ્યાન થાય એમાં આસક્તિ સહેજે થાય. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે. જો વિષયોનું ધ્યાન થશે તો વિષયમાં આસક્તિ થશે, ભગવાનનું ધ્યાન થશે તો ભગવાનમાં આસક્તિ થશે. એટલે વિષયો અને વિષયો પૂરા કરનારા એવા જે વ્યક્તિઓ એ બંનેનો દૂરથી ત્યાગ કરવો, જેથી કરીને વિષયોનું પણ ધ્યાન ન થાય અને વિષય પ્રોવાઈડ કરનારા પૂરા કરનારા એવા વ્યક્તિઓનું પણ ધ્યાન ન થાય. અહીંયા કહ્યું કે સ્ત્રીનામ અને સ્ત્રીસુ સક્તાનામ, સ્ત્રી અને સ્ત્રીમાં આસક્ત એવા પુરુષો. આગળ કહ્યું સ્વજન, બધા આવી જશો આમાં, એમનો પણ ત્યાગ કરી દેવો, એમાંથી આસક્તિનો ત્યાગ કરવો. એમનો ત્યાગ કરવાનો અર્થ એમ છે કે એમની આસક્તિનો ત્યાગ કરવો. આપણે તુલસીભાઈ ગોટી છે, ખૂબ ભગવાનના ભગત છે, તો એક વખત દેવપ્રસાદ સ્વામીને કહ્યું, સ્વામી સાથે આત્મબુદ્ધિ એટલે એમને કહ્યું કે સ્વામી કંઈક નિયમ આપો. સ્વામી કે કેટલા વર્ષ થયા, તો કે 51. પછી કે હવે તમને જે ગમતું એવું કયો એમ. પછી એમણે કહ્યું કે થોડુંક આવું આવું કંઈક હોય તો બરાબર એમ. પછી એમ સ્વામીએ પણ કહ્યું કે એ જ છે એટલે કહીએ કે 51 થાય ને એટલે પછી જો છેડા વ્રત રહે તો બહુ સારું. તો એમણે એ સ્વીકાર કરી લીધો, કારણ કે સ્ત્રીને વિશે આસક્ત અને એ આપણને જન્મ મરણમાં ઢસડનારું છે, તો હવે આપણે ધીરે ધીરે એમાંથી મુક્ત થઈએ અને ભગવાનનું ધ્યાન થાય અને ભગવાનમાં આપણું વૃત્તિ છે એ વિશેષ પ્રકારે રહે, એવા અનુસંધાનથી એમને લગભગ 2-3-4 વર્ષ 5-6 વર્ષ થઈ ગયા. તો સહેજે અમુક સમય થાય ત્યારે એવો સંકલ્પ, કારણ કે 51 વર્ષ થાય એટલે પછી વન તરફ પ્રયાણ કરવાનું અને આ ગ્રહસ્થાશ્રમ પછી આપણે ત્યાગાશ્રમ સ્વીકારવાનો, એટલે એ અનુસંધાનમાં પણ આપણે કાઉન્ટ કરીએ. અને સંતો હોય તો એ બ્રહ્મચર્ય આશ્રમ પછી સીધે સીધા આમાં આવ્યા, એટલે એમના માટે આ થયું. એવા જે ભગવાનના ભક્ત છે એમણે ભગવંતમ વાસુદેવમ વિનયકમ ઇતરઃ પુમાન કોપી નાસ્તેવ યો નારીમ સમીક્ષન વિમુહ્યતી. શું કામ સ્ત્રી અને સ્ત્રીને વિશે આસક્ત એવા પુરુષોનો ત્યાગ કરવો? તો કહે છે કે ભગવાન વાસુદેવ વિના એવો કોઈ પુરુષ નથી આ બ્રહ્માંડને વિશે કે જે નારીને જોઈ અને મોહને ન પામ્યા હોય. પુરુષોત્તમ પ્રકાશને વિશે 7મો પ્રકાર છે. નિષ્કુળાનંદ સ્વામીએ બધાના દૃષ્ટાંતો દઈ દીધા, જે શાસ્ત્રોની અંદર નિરૂપા છે કે આ જોઈ અને નારીને મોહી ગયા, બ્રહ્માજીથી લઈ અને છેક સુધી આમને પરણવાનું મન થયું, આ થયું. સહજ છે કે અગ્નિનો યોગ થાય એટલે ઘી છે એ ઓગળે, એવી રીતે આપણા કારણ શરીરને વિશે મૈથુન ગ્રંથિ છે એ પડી છે, એટલે જ્યારે પણ નારીનો યોગ થાય ત્યારે એ સહજ સંકલ્પ, એ ઈચ્છા, એ કામના એ થઈ આવે અને એમના આધારે આપણે વળી પાછા જગતમાં જોડાઈ જઈએ અને જન્મ મરણના ચક્કરમાં વળી પાછા લેવાઈ જઈએ. અને એ ન લેવાય એટલા માટે સ્ત્રી અને સ્ત્રીને વિશે આસક્ત એવા પુરુષો એમનો ત્યાગ કરવો. મહારાજે આ વાત વચનામૃતમાં કહી છે અને ભાગવતની અંદર બીજી રીતે કહી છે. તત્સૃષ્ટસૃષ્ટસૃષ્ટેષુ કોન્વખંડિત દીહ પુમાન ઋષિમ નારાયણમ ઋતે. ત્યાં મહારાજે નરનારાયણ ભગવાન એમની વાત કરી છે કે નરનારાયણ ભગવાન સિવાય એવો કોઈ પુરુષ નથી કે જે નારીને જોઈ અને મોહને ન પામે. એક નરનારાયણ ભગવાન એવા છે કે એને મોહ ન થાય. મહારાજે એક બીજા એવા સંત કહ્યા હતા, નરનારાયણાનંદ સ્વામી, એટલે જેમનું નામ નરનારાયણાનંદ સ્વામી પડ્યું છે, કે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે એમણે 3 વર્ષ સુધી મહારાજની આજ્ઞાથી બાઈઓની સભામાં વાતો કરી અને છતાંય એ એમની સ્થિતિમાંથી ડગ્યા નહીં. અને પછી મહારાજે કહ્યું આ તો નરનારાયણ જેવા છે એમ. પણ એવા બહુ જૂજ જોવા મળે. મહારાજને ત્યાં તો બહુ મોટો રાફડો હતો, એટલે ઘણા બધા સંતો, અદ્ભુતાનંદ સ્વામી, આ બધા સંતો એવા કે એમને કેટલે કેટલી વખત પ્રસંગો એવા બન્યા, એકાંતમાં સ્ત્રીનો યોગ થયો હોય અને પછી ત્યાંથી નીકળી જાય યુક્તિ પ્રયુક્તિ કરીને. બ્રહ્માનંદ સ્વામી એ એવા નિષ્કામ વ્રતના ધારણ કરનારા મહારાજે આવી રીતે નિષ્કામી વ્રત માન કહ્યું. અને એટલા માટે એનો મહિમા બહુ મોટો છે. કેટલો મોટો મહિમા? તો એ પણ મહારાજે કહ્યું કે એ સાક્ષાત પરમેશ્વર છે, દ્વિભુજો પરમેશ્વર. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત. કનક એટલે સુવર્ણ, ધન, દ્રવ્ય. કાંતા એટલે સ્ત્રી. ધન અને સ્ત્રીથી આ આખે આખું વિશ્વ છે એ વિટાયેલું છે. એટલે એનો અર્થ એમ છે કે એના માટે જ બધા પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે. તાસુ તેસુ વિરક્તેશુ, કે આ બંનેમાંથી જે વિરક્ત થયા છે, વૈરાગ્ય પામ્યા છે, એમાંથી જેની વૃત્તિ પાછી વળી છે અને ભગવાનનું ધ્યાન જેમને રહે છે, એવા જે ભગવદ્ ભક્ત છે એ કેવા છે? તો કે સદ્વિભુજો પરમેશ્વર. એ સાક્ષાત બે ભુજાવાળા, બે હાથવાળા ભગવાન છે. થવું છે ભગવાન કે હજી વાર છે? કે તો 51 વર્ષે થવાની વાત છે, ત્યાં સુધી તો. પણ આના થકી આપણને સમજાય કે સંતોનો મહિમા, એ ભગવાન જેવા સાધુ એટલા માટે કહેવાય કે એમણે એમની વૃત્તિઓ એમાંથી પાછી વાળી અને ભગવાનને વિશે જોડી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ બધા સંતો જેમ હતા એમ અત્યારે પણ આપણે એવા સંતો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામી કહે, જ્યારથી સમજણો થયો ને ત્યારથી ક્યારેય આ શરીરને પરસ્ત્રીનો વસ્ત્ર પણ અડવા દીધું નથી. કેટલું એમણે અનુસંધાન. તાસુ તેસુ વિરક્ત સદ્વિભુજો પરમેશ્વર, એ બે ભુજાવાળા ભગવાન છે. ભગવાન સિવાય બીજું કોઈ આવું કરી ન શકે. ભગવંતમ વાસુદેવમ વિનયકમ ઇતરઃ પુમાન કોપી નાસ્ત્યેવ યો નારીમ સમીક્ષન વિમોહ્યતિ, કે ભગવાન સિવાય એવો કોઈ નથી કે જે નારીને જોઈ અને મોહને ન પામે, અને એના થકી જે વૈરાગ્યને પામ્યા છે ભગવાન જેવા જ કહેવાય. એવા સંતોની સાથે આપણે રહીએ છીએ તો સામાન્ય રીતે આપણે તો આમ પગે લાગીને હાલે જઈ કે હારા સાધુ છે એમ. પણ કેવો મોટો મહિમા છે ભગવાનની સમાન. કારણ કે દેવતાઓ પણ એનું જ ભજન કરે છે. સ્વર્ગને વિશે એટલા માટે મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે જે ઇન્દ્રિયો અંતઃકરણને દબાવીને વર્તે છે, એટલે કે આ બધા રાગ જે છે એમને દબાવીને વર્તે છે, તો એવા જે સંત છે એ દેવ જેવા પણ ન કહેવાય ને મનુષ્ય જેવા પણ ન કહેવાય. કારણ કે દેવ અને મનુષ્યને વિશે આવી ક્રિયા ન હોય. ઇન્દ્રિયો અંતઃકરણને દબાવવાની જે ક્રિયા છે એ દેવ અને મનુષ્યને વિશે પણ દેખાતી નથી. ભગવાનના ભક્ત જેમણે આત્યંતિક કલ્યાણની ઈચ્છા છે તો એમણે આને દબાવી એમાંથી વૈરાગ્યને પામી અને ભગવાનનું ધ્યાન, ભગવાનમાં રાગ, ભગવાનમાં હેત એ કરવું. આગળ પણ કહે છે તો ફિઝિકલી પહેલાં કેટલું ધ્યાન રાખવું? તો કે યત્ર સ્થિત્વા મુહુ સ્ત્રીનામ, જ્યાં રહેતા થકા વારે વારે સ્ત્રીનો યોગ થતો હોય. કેવો યોગ? તો કે એ દેખાતા હોય અથવા એમના શબ્દો સંભળાતા હોય. તો એવા સ્થાનમાં ત્યાગી હોય તો એમણે ન રહેવું. અહીંયા હવે ત્યાગી શબ્દ વાપર્યો. ત્યાગી તત્ર વસન્નેવ વસન ધર્મચ્યુતો ભવેત. જો ત્યાગી એવા સ્થાનમાં રહે તો ધર્મથી ચલાયમાન થતા વાર ન લાગે, ધર્મથી ચલાયમાન થાય. અહીંયા આપણે બધી રીતે અનુકૂળતા છે, વાંધો નથી કાંઈ, પણ થોડુંક ધ્યાન રાખવા જેવું છે. પ્રસંગ નીકળે એટલે વાત કરી દઈએ. ક્યારેક ક્યારેક મહિલા ભક્તો છે એ બધું વાળતા હોય ને તો જોર જોરથી વાતો કરતા હોય કે છેક સાધુ આશ્રમમાં સાંભળાતી હોય એમ. તો એ અનુસંધાન રહીએ કે હાલો આપણે શબ્દને સાંભળવા દેવાનો, મનમાં મનમાં ભજન કરતા જાય અને સેવા કરી લઈએ તો કાંઈ વાંધો ન આવે. પણ અનુસંધાન એટલું કે એવા જે સ્થાન છે, આપણે અહીંયા તો ક્યારેય કોઈ પ્રવેશ છે નહીં, નિષેધ છે, અને ક્યારેય ક્યાંય એવું થતું નથી. પણ સહજ રીતે અનુસંધાન હોય તો એ વધારે સારું. એવા સ્થાનમાં રહેવું નહીં. આ વાત જનરલી, કારણ કે આખા બધે વિચરણમાં જતા હોય ને આવતા હોય ને બધે થતું હોય તો એ અનુસંધાનમાં હોય. ત્યાર પછી મહારાજે જે પંચવર્તમાન કહ્યા, એ પાંચેય વર્તમાન એક જ શ્લોકની અંદર નારાયણ ભગવાન નારદજીને કહે છે. કામો લોભો રસાસ્વાદ સ્નેહો માનસ તથા ચરૂટ એ તે ત્યાજ્યા પ્રયત્ને ન ષટદોષા સંસ્કૃતિ પ્રદાહ. કામ લોભ રસાસ્વાદ સ્નેહ માન અને ક્રોધ આ છ દોષ છે એ પ્રયત્નપૂર્વક ત્યાગવા, કારણ કે એ જન્મ મરણના ચક્કરને આપનારા છે. આ એક જ શ્લોક મહારાજે કહ્યું કે અમારા સંતોના પંચવર્તમાન અહીંયા છ કહ્યા છે, પણ એ છઠ્ઠો જે છે ક્રોધ એ આ પાંચમાં ક્યાંક બ્રેક થાય ને તો છઠ્ઠો થાય. આ પાંચ જીતાઈ ગયા તો છઠ્ઠો થશે નહીં, ક્રોધ ક્યારેય થશે નહીં. જો કામ નહીં હોય તો, લોભ નહીં હોય તો, રસાસ્વાદ નહીં હોય તો, સ્નેહ નહીં હોય તો અને માન નહીં હોય તો, આ જગ્યા પર આહત થઈએ ત્યારે આપણને ક્રોધ થાય છે. એટલે મહારાજે પંચવર્તમાન કહ્યા. જેટલા પણ સંપ્રદાયો છે, ધર્મો છે, એમના થકી વિલક્ષણ શાસ્ત્રમાંથી રહસ્ય કાઢી અને ભગવાન સ્વામિનારાયણે આખી પરંપરા, એ પરમહંસોની જે ફોજ ઊભી કરી, એમનું જીવન કેવું હોય તો કે આવું નિષ્કામી હોય, એમનું જીવન નિર્લોભી હોય, એમનું જીવન નિસ્વાદી હોય, નિસ્નેહી હોય અને નિર્માની હોય. અને એમનું વર્ણન મહારાજે બહુ વિસ્તારપૂર્વક સત્સંગી જીવનની અંદર કર્યું. સંતોએ એમનું વર્ણન ભક્ત ચિંતામણીની અંદર વગેરે ગ્રંથોમાં કર્યું. અને આપણે ભાગ્યશાળી છીએ કે એની એ જ પરંપરા, એના એ જ પંચવર્તમાન એ આપણને પ્રાપ્ત થયા. સાધુ છે તો એમના પંચવર્તમાન એ હોય. આગળ કહે છે, પ્રોક્તેષુ ધર્મેશુ એતેષુ યસ્ય યસ્ય ચ્યુતિર ભવેત. આ જેટલા પણ ધર્મો અત્યારે કહ્યા, ચારેય આશ્રમના, ચારેય વર્ણના, એમાં જ્યાં જ્યાં પણ ક્યારેક કંઈક જાણતા અજાણતા ભંગ થઈ જાય તો એમનું યથાશક્તિ યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરી લેવું અને વિશુદ્ધ થઈ જવું. આવી રીતે ચારેય વર્ણ અને આશ્રમના ધર્મો હે નારદજી મેં તમને સંક્ષેપથી કહ્યા, અને વૈષ્ણવ ભક્તો છે એમને પ્રિય એવા આ ધર્મો છે. વૈષ્ણવ ભક્તોને પ્રિય વર્ણી યતિશ્ચ ધર્મસ્થો બ્રહ્મલોકમ ઉપૈતિ વૈ. હવે આ ધર્મનું પાલન કરે તો શું ફળની પ્રાપ્તિ થાય એ કહે છે કે બ્રહ્મચર્ય આશ્રમ અને સંન્યાસ આશ્રમને ધારણ કરનારા, એમના ધર્મ પ્રમાણે રહેનારા, એ બંને આશ્રમના ધર્મ પ્રમાણે રહેનારા જે ભક્તો છે એમને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, કહેતા સત્યલોકની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજીનો લોક છે એ બ્રહ્મલોક એટલે અક્ષરધામ નહીં, સત્યલોકની પ્રાપ્તિ થાય છે. અને મહારાજે પણ કહ્યું કે વર્ણાશ્રમના ધર્મો છે એની એનું ફળ કેટલું, તો કે દેહ કરીને સુખિયા રહે, લોકમાં કીર્તિ રહે અને ત્રિલોકથી વધારે આગળ ગતિ ન કરાવે. આગળ આવશે આમાં. આ તો બ્રહ્મચર્ય આશ્રમ અને સંન્યાસાશ્રમ અતિશય કઠણ છે એની ફળશ્રુતિમાં સત્યલોક કહ્યો. ઋષિ લોકમ વનસ્થશ્ચ, વાનપ્રસ્થાશ્રમ જેમણે સ્વીકાર્યો છે અને વાનપ્રસ્થાશ્રમમાં જેમણે જીવન પૂર્ણ કર્યું તો એમને ઋષિલોકની પ્રાપ્તિ થશે. જે સાત લોક છે, ભૂર ભુવસ્વઃ, એ ત્રણ લોક, પૃથ્વી, પછી ભૂવરલોક, પછી સ્વર્ગલોક, એના પછી વળી પાછા ત્રણ લોક છે ઋષિલોક, જનલોક, તપલોક અને મહરલોક. આ ત્રણેયની અંદર ઋષિઓ રહે છે. વાનપ્રસ્થાશ્રમીને એ ઋષિલોકની પ્રાપ્તિ થાય, એટલે કે ત્રણ લોકમાંથી કોઈ પણ પ્રાપ્તિ થાય. એના પછી સત્યલોક, બ્રહ્મચર્યાશ્રમ અને સંન્યાસાશ્રમવાળાને સત્યલોકની પ્રાપ્તિ, વાનપ્રસ્થાશ્રમવાળાને આ ઋષિલોક એટલે ત્રણમાંથી બીજા કોઈ પણ એટલે એનાથી એક સ્ટેપ ડાઉન, અને જે ગ્રહસ્થાશ્રમમાં રહે અને એમનું અંતકાળ આવે તો એમને સ્વર્ગમ આપનુયાત, તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. એટલે કે આ નીચેના એના કરતાં નીચે આવી રીતનું ફળ છે. હવે તમારે જે નિર્ણય કરવો હોય એ કરજો. આ ચાર આશ્રમના ધર્મોનું પાલન કરનારા એવા ભક્તોને શું પ્રાપ્તિ થશે એ ફળ કહ્યું. હવે જે પંચમ આશ્રમ છે, ત્યાગાશ્રમ, એમાં જે રહે અને ભગવાનની ભક્તિ કરે તો એમને શું ફળ પ્રાપ્ત થાય તો એ કહે છે. અને આ અધ્યાયનો છેલ્લો શ્લોક, ભક્ત્યા સહેતા શ્રી વિષ્ણુર આચરેયુઃ તુયે જનાઃ તે તુ સર્વેપિ દેહાંતે વિષ્ણુલોકમ અવાપનુયુઃ. ભગવાનની ભક્તિએ સહિત એવા જે હમણાં છેલ્લે પંચમ આશ્રમ ત્યાગાશ્રમમાં કહ્યા એવા તમામ ધર્મો, ભક્તિએ સહિત એ ધર્મો એમનું પાલન કરે તો એવા તમામ ભક્તો દેહને અંતકાળે દેહાંતે વિષ્ણુલોકમ અવાપનુયુઃ ભગવાનના ધામને પ્રાપ્ત થાય છે, અક્ષરધામને પામે છે. વિષ્ણુલોકનો અર્થ ભગવાનનું એક નામ છે અને એ આપણે જે પરાત્પર નારાયણની વાત કરી ત્યારે વિષ્ણુ શબ્દનો અર્થ આપણે સમજ્યા હતા એ પ્રમાણે એ ધામને એ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી સ્કંદપુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે વનસ્થયતિ ધર્મ નિરૂપણ નામા ત્રયોવિંશો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે આપણે ઠાકોરજીના વાગા યાદ કરશું ને, ઠાકોરજીના દર્શન થાય તો કોણ ભગત કરાવશે આજે દર્શન? એમ મુંગરાભાઈ કરાવશ કે મનીષભાઈ કરાવશો? હાલો આવી જાઓ મુંગરાભાઈ, માઇકમાં બોલો તો જ બધાને ધ્યાન થાય ને. અને લાઈવમાં જે ભક્તો લાઈવમાં લાભ લઈયા છે એમને સ્ક્રીન ઉપર દર્શન થશે, એટલે એમણે દર્શન કરતા જવા અને ધ્યાન કરતું જવું. અહીંયા આપણે જે બેઠા છીએ એ બધા ભક્તોએ આંખો બંધ કરી સ્થિર ચિત્ત કરી અને મહારાજ ઘનશ્યામ મહારાજ આપણા હૃદયમાં બિરાજે છે અથવા તો સિંહાસનમાં બિરાજે છે એવી રીતે ધારણ કરી સવારમાં જે દર્શન કર્યા છે એ દર્શનને આપણે વળી પાછા તાદ્રશ્ય કરીએ. ઈષ્ટદેવ સ્વામીના ભગવાન ગુરુ મહારાજ અને સર્વે સંતોને સાષ્ટાંગ પ્રણામ. ઘનશ્યામ મહારાજે આજે લીલા કલરના વાઘા પહેરેલા છે અને લીલા કલરનો ખેસ ધારણ કરેલો છે, સાફો પહેરેલો છે લીલા કલરનો અને ઉપર હાફ રાઉન્ડ સફેદ ભાતવાળું છોગું છે, સોનાનું બ્રોન્ઝ છે ને એના ઉપર ગુલાબી કલરની કલંગી લગાડેલી છે, લીલા કલરનું ફૂલ પાગમાં શોભાયમાન થઈ રહેલું છે અને તોરો પોપટી કલરનો તોરો છે અરીસાવાળો, ગળામાં ટોપિયું છે ગુલાબી અને લીલા કલરના મોતીવાળું મોટું ટોપિયું પહેરેલું છે અને એ પછી બે મોટા હાર જેમાં લીલા અને ગુલાબી કલરના મીણાવાળો બે મોટા સોનાના હાર પહેરેલા છે, હાથમાં આજે પોચી પહેરેલી છે ગુલાબી સફેદ અને લીલા મોતીની પોચી પહેરેલી છે, આંગળીઓમાં લીલા ગુલાબી અને પાણી એટલે કે ટ્રાન્સપરન્ટ એવા હીરાવાળી વીંટીઓ પહેરેલી છે અને લીલા નંગવાળી અંગૂઠી પહેરેલી છે અને એક હાથમાં ઘાટા એટલે કે ઘેરા ગુલાબી કલરનો ગજરો છે અને લીલા કલરનો રૂમાલ ધારણ કરેલો છે, કમરમાં ઝીણા મોતીનું કમરપટ્ટો લાંબી શેરવાળો પહેરેલો છે, પગની અંદર છડા છે 6 થી 7 તસુ પોળા ગુલાબી અને લીલા કલરના મીણા અને મોતીવાળા અને લાંબી શેરવાળા છડા પહેરેલા છે. અને ખેસ ધારણ કરેલો છે એ પણ લીલો છે. આવી રીતે મહારાજ અને જે હાર ફૂલનો હાર પહેરેલો છે તે બેબી પિંક, ડાર્ક પિંક અને વ્હાઈટ એવા ત્રણ ગુલાબનો મોટો હાર ભગવાને ધારણ કરેલો છે. સહજાનંદ સ્વામી મહારાજ. પગમાં સરસ, ખૂબ સરસ, પગમાં અંગૂઠી, હા પગમાં અંગૂઠી ધારણ કરી છે, એમાં લીલા કલરના હીરા છે એ જડેલા છે, કાનમાં કુંડળ ધારણ કરેલું છે અને એમને નીચે પણ ઝુમર લટકે છે, કાનમાં ઉપરના ભાગમાં મહારાજે એક રત્ન જડિત એવી બુટ્ટી જેવું ધારણ કરેલું છે. અને બીજું કયું કીધું બાપુ તમે? જામાની કોર જે છે એ વ્હાઈટ કલરની અને મરૂન કલરની છે જામાની કોર. અને સાફો જે છે એમની કોર છે એ વ્હાઈટ કલરની અને સાથે અંદર લીલા કલરની છે. અને એમાં બ્લુ કલરની વચ્ચે એક લાઈન છે. અને વ્હાઈટ વ્હાઈટ બ્લુ વ્હાઈટ અને પછી વળી પાછી સોનેરી કલર, સોરી રૂપેરી કલર. ભરત કરેલા છે, ભરત કરેલા. સારું, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આપણને કાયમ માટે આવું નવું ધ્યાન થતું રહે ને બધા ભક્તોએ યાદ. પછી આપણે આમાં થોડું થોડું એવું પણ કરતા જઈશું કે આજના વાગા યાદ રાખીએ અને કાલના ભૂલી જઈએ એવું પણ નહીં. દરરોજ મનન, આખો દિવસ મનન કરવાનું. ગઈકાલે મહારાજે આવા ધારણ કર્યા હતા, આજે આવા ધારણ કર્યા હતા. એક મહિનાના વાગા યાદ રહીએ એટલે માનસી પૂજા બહુ સરસ થશે. કારણ કે માનસી પૂજામાં વાગા ગોતવા નહીં જવા પડે, આભૂષણો ગોતવા નહીં જવા પડે. અને આપણને સુખ પણ એવું આવશે, મહારાજ હૃદયમાં બિરાજમાન થશે, ભગવાનનું ધ્યાન થાય એટલે બધા વિષયો છે એ પણ નીકળી જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા વાલા જેસો.